سوره واقعہ بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو اللہ نا نام تھی جے موٹو مہربان نے بہوج رحم والو چھے اذا وقعت الواقعہ چارے بننار بناو بن چھے یعنی کہ چارے قیامت آوشے ليس لوقعتها كاذبة جي آواما جرائي جوٹھو نتی رافضة رافعة کوئی نے جھکاو شے تو کوئی نے اونچا کر شے اذا رجت الارض رجا جے وقت زمین نے સખત રીતે હલાવી નાખવામાં આવશે અને પહાડ ભૂક્કે ભૂક્કા થઈ જશે પછી તે હવામાં ફેલાઈ ગયેલા બારીક કાંકરીઓ બની ઉડવા લાગશે وَكُنْتُمْ أَزْوَاجًا ثَلَاثَةً અને તમે ત્રણ ગીરો થઈ જશો فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ પછી જમણી બાજુવાળા શું કહેવું જમણી બાજુવાળાઓનું તેઓ ખુશ હશે وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ ને ડાબી બાજુ વાળા કેવી ખરાબ હાલત હશે ડાબી બાજુ વાળાઓની وَالسَّابِقُونَ السَّابِقُونَ ને સારા કામોમાં આગળ વધી જનારા તો આગળ વધી ગયેલા હશે ઉલાઇકા અલ મુકરબૂન એ જ લોકો તો અલ્લાહની હજુરમાં નજદીકી મેળવેલા હશે ઈ જન્નતિન નઈમ તેઓ નેમતોવાળી જન્નતોમાં હશે ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ ઘણા ખરા આગલાઓમાંથી હશે وَقَلِيلٌ مِّنَ الْآخِرِينَ ને પાછલાઓમાંથી થોડાક જ عَلَى سُرُرٍ مَّوْضُونَةٍ متكئين عليها متقابلين સોનાથી ઘડાયેલી ખુરશીઓ પર એકબીજાની સામે તે પર ટેકો દઈને બેઠા હશે يطوف عليهم ولدان مخلدون હંમેશા એક જ હાલતમાં રહેનારા છોકરા તેમની આસપાસ આટા ફેરા ખાતા હશે જામ તથા સુરાઈઓ લઈને અને સાફ પીણાઓના પ્યાલાઓ લઈને لا يصدعون عنها ولا ينزفون જે પીણાથી તેમનું ન કદી માથું દુખશે અને ન તેમનો હોશ ગુમ થઈ જશે وفاكهة مما يتخيرون ને તેમને એવા મેવા મળશે કે જે તેઓ પસંદ કરશે વલહમી અને જે જે જાનવરોનો ગોશ્ત તેઓ ચાશે તે પણ અને મોટી મોટી કાળી આંખો વાળી હુરો પણ એવી કે જાણે છુપેલા મોતી આ બદલો તેઓ જે સારા કાર્યો કરતા હતા તેનો હશે તેમાં ન તો તેઓ નકામી વાતો સાંભળશે ને ન ગુનાહની વાતો સિવાય કે સલામ અને ફકત સલામની જ વાતો અને જમણા હાથવાળા શું કહેવું જમણા હાથવાળાઓનું તેઓ કાંટા વિનાની બોરડીમાં હશે ને એકમેક ઉપર લદાયેલા કેળાના ઝાડોમાં અને ફેલાયેલી શીતળ છાયામાં અને વહેતા પાણીમાં અને પુષ્કળ મેવાઓમાં કે જે ખૂટશે નહીં અને ન તેમને ખાતા રોકવામાં આવશે અને ઊંચા ઊંચા પાથરણાઓ પર હશે અમોએ તે હુરોની એક નવી પેદાઈશ કરી છે પછી અમોએ તેમને કુમારિકાઓ બનાવી છે પ્યાર કરનારી એક સરખી વર્ષની છોકરીઓ ખાસ કરીને જમણા હાથવાળાઓ માટે આ લોકો ઘણા ખરા આગલાઓમાંથી હશે અને ઘણા ખરા પાછલાઓમાંથી પણ અને ડાબા હાથવાળા કેવી ખરાબ હાલત હશે ડાબા હાથવાળાઓની ગરમ હવા અને ઉકળતા પાણીમાં અને કાળા તથા ગરમ ધુમાડાની છાયામાં હશે. જે ન ટાઢું હશે ન લાભદાયક. બેશક તેઓ આ પહેલા ઘણી મોજ મજામાં રહેતા હતા. અને તેઓ મોટા મોટા ગુનાહ માટે આગ્રહ કરતા હતા. કહ્યા કરતા હતા કે શું જ્યારે અમે મરી જઈશું અને માટી તથા હાડકા થઈ જઈશું ત્યારે પણ અમે પાછા ઉઠાડવામાં આવીશું? અથવા અમારા આગલા બાપ દાદાઓ પણ? કહે કે બે શક આગલાઓ અને પાછલાઓ પણ. એક નક્કી કરેલા દિવસના નક્કી સમય પર ચોક્કસ ભેગા કરવામાં આવશો. પછી તમે હે આડે રસ્તે વળી ગયેલાઓ અને હે જૂઠલાવનારાઓ, ચોક્કસ તમે થોરના ઝાડમાંથી ખાનારા થશો. અને તે વડે જ પેટ ભરનારા થશો. પછી તેના ઉપર ઉકળતું પાણી પીનારા થશો. અને તરસ્યા ઊંટોના પીણા જેવું પીનારા થશો. ઇન્સાફના દિવસે તેમની આ હાલત હશે. અમો એ જ તમને પેદા કર્યા છે, તે છતાં તમે શા માટે સાચું માનતા નથી? ભલા તે મની તમે ગર્ભાશયમાં પહોંચાડો છો તે વિશે વિચાર કર્યો? તે શું તમે પેદા કરો છો કે અમે પેદા કરનારા છીએ? નહીં તમારી વચ્ચે મોતને મુકરર કર્યું છે, યાની કે નક્કી કર્યું છે, અને અમે શક્તિ વગરના નથી. આ બાબત ઉપર કે તમારા બદલે તમારા જેવા બીજા પેદા કરી દઈએ અને તમને એવી પેદાઈશમાં મૂકી દઈએ કે જે તમે જાણતા નથી. અને પહેલી પેદાઈશને તમે જરૂર સમજી ગયા છો, પછી શા માટે સબક હાંસિલ કરતા નથી. શું તમે જે દાણા વાવો છો તેના પર વિચાર કર્યો છે? શું તેને તમે ઉગાડો છો કે અમે ઉગાડનારા છીએ? અગર અમે ચાહીએ તો તેના પાકવા પહેલા જ ભૂક્કે ભૂક્કો કરી નાખીએ, પછી તમે અજબ થઈ જાઓ. પછી બોલી ઉઠો કે બેશક અમારા પર તો દંડો પડી ગયો. બલકે અમે તો બદનસીબ માણસો છીએ. ભલા તમે જે પાણી પીઓ છો તેના વિશે પણ વિચાર કર્યો છે? શું તે વાદળામાંથી તમોએ ઉતાર્યું છે કે ઉતારનારા અમે છીએ? અગર અમે ચાહીએ તો તેને ખારું કરી નાખીએ, તો શા માટે તમે આભાર માનતા નથી? ભલા તમોએ તે આગ વિશે પણ વિચાર કર્યો છે કે જે તમે સળગાવો છો? શું તેના બળતણના ઝાડ તમે પેદા કર્યા છે કે તેના પેદા કરનારા અમે છીએ? અમોએ તેને જહન્નમની આગની યાદ દેવડાવનારી અને મુસાફરો માટે ફાયદાકારક વસ્તુ બનાવી છે. માટે તું તારા મોટાઈ વાળા પરવરદિગારના નામની તસ્બીહ પડતો રહે. પછી કસમ છે સિતારાઓના ખરી પડવાની. અને અગર સમજો તો આ કસમ ઘણી જ ભારે છે. બેશક આ બહુ જ માનવંત કુરાન છે, જે એક રક્ષણવાળી કિતાબમાં છે. પાક હાલત વાળાઓ સિવાય તેને કોઈ અડે નહીં. બધી દુનિયાઓના પરવરદિગાર તરફથી ઉતારવામાં આવ્યું છે. શું તમે ત્યારે આ વાતને નાની ગણી ઇનકાર કરો છો? અને તમોએ જુઠાણાને જ તમારી રોજીનું સાધન બનાવી રાખ્યું છે. પછી જ્યારે રૂહ ગળા સુધી આવી પહોંચે છે અને તે સમયે તમે જોતા જ રહો છો, ત્યારે તમારો કાબુ કેમ ચાલતો નથી? અને અમે તમારા કરતાય તે મરનારની વધુ પાસે છીએ, પણ તમને સૂજતું નથી. પછી અગર તમે કર્મના જવાબ માટે કોઈના દબાયેલા નથી, તો અગર તમે સાચા છો તો તે જીવને, તો તે રૂહને શા માટે પાછી ફેરવી લેતા નથી? પછી જો તેઓ અલ્લાહનું નજદીકપણું મેળવેલાઓમાંથી હશે, તો રાહત તથા ખુશ્બુવાળા ફૂલો તથા નેમતવાળી જન્નત છે. અને જો તે જમણી બાજુ વાળાઓમાંથી હશે, તો જમણી બાજુ વાળાઓ તરફથી તને સલામ છે. અન્ના ઇન કા الضالين فنزل من حميم અને જો તે જુઠલાવનારા તથા ગુમરાહોમાંથી હશે તો ઉકળતા પાણીમાં અંજામ وَتَصْلِيَةُ جَحِيمٍ અને જહન્નમમાં જવાનું છે إِنَّ هَذَا لَهُوَ حَقُّ الْيَقِينِ આ બયાન ખાતરીપૂર્વક સાચું છે فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ માટે તું તારા બુઝુર્ગીવાળા પરવરદિગારના નામની પાકીઝગીથી જિક્ર કર. અલ્લાહુમ્મા સલ્લા મુહમ્મદ વાલી મુહમ્મદ.